શ્રીમદ્ ભાગવત મહાત્મય છઠ્ઠો અધ્યાય સપ્તાહ યજ્ઞની વિધિ. શ્રી સનકાદિ કહે છે, હે નારદજી, હવે અમે તમને સપ્તાહ શ્રવણની વિધિ બતાવીએ છીએ. આ વિધિ ઘણું કરીને લોકોની સહાયથી અને ધનથી સાધ્ય છે એમ કહેવાયું છે. પહેલાં તો પ્રયત્નપૂર્વક જ્યોતિષીને બોલાવીને મુહૂર્ત પૂછવું જોઈએ, તથા જેમ લગ્ન માટે ધનનો પ્રબંધ કરવામાં આવે છે તે જ રીતે આ સપ્તાહ યજ્ઞ માટે ધનની વ્યવસ્થા કરવી જોઈએ. કથાનો આરંભ કરવામાં ભાદરવો, આસો, કારતક, માગસર, અષાઢ અને શ્રાવણ આ 6 મહિના શ્રોતાઓ માટે મોક્ષ પ્રાપ્તિના કારણ છે. હે દેવર્ષિ, આ મહિનાઓમાં પણ ભદ્રા, વ્યતિપાત વગેરે કુયોગોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ, તથા બીજા જે લોકો ઉત્સાહી હોય તેમને પોતાના સહાયક બનાવવા જોઈએ. પછી પ્રયત્નપૂર્વક દેશ દેશાંતરમાં એ સંદેશ મોકલવો જોઈએ કે અહીં કથા થશે તો બધા લોકોએ પરિવાર સહિત પધારવાનું છે. સ્ત્રીઓ અને શૂદ્રો વગેરે ભગવત કથા અને સંકીર્તનથી છટા પડી ગયા છે, તેમને પણ સૂચના મળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. દેશ દેશમાં જે વિરક્ત વૈષ્ણવો અને હરિકીર્તન પ્રેમીઓ હોય તેમને નિમંત્રણ પત્ર અવશ્ય મોકલવો. તેને લખવાની વિધિ આ પ્રમાણે બતાવવામાં આવી છે. મહાનુભાવ, અહીં 7 દિવસ સુધી સત્પુરુષોનો અત્યંત દુર્લભ સમાગમ થશે અને અપૂર્વ રસમય શ્રીમદ્ ભાગવતની કથા થશે. આપ ભગવદ રસના રસિક છો, તેથી શ્રી ભાગવત અમૃતનું પાન કરવા માટે પ્રેમપૂર્વક જલ્દીથી પધારવાની કૃપા કરશો. આપને જો વિશેષ અવકાશ ન હોય તો પણ 1 દિવસ માટે તો અવશ્ય પધારવાની કૃપા કરવી, કારણ કે અહીંની તો એક ક્ષણ પણ અત્યંત દુર્લભ છે. આ રીતે વિનયપૂર્વક તેમને નિમંત્રિત કરવા અને જે લોકો આવે તેમના માટે યથાયોગ્ય નિવાસસ્થાનનો પ્રબંધ કરવો. કથાનું શ્રવણ કોઈ તીર્થસ્થળે, વનમાં અથવા પોતાના ઘેર થાય એ પણ સારું માનવામાં આવ્યું છે. જ્યાં લાંબુ પહોળું મેદાન હોય ત્યાં જ કથાનું સ્થળ રાખવું જોઈએ. ભૂમિનું શોધન, માર્જન અને લેપન કરીને રંગબેરંગી ધાતુઓથી ચોક પૂરવો, ઘરની બધી સામગ્રી ઉપાડી લઈને ખૂણામાં મૂકવી, 5 દિવસ અગાઉથી જ પ્રયત્નપૂર્વક ઘણા પાથરવાના વસ્ત્ર એકઠા કરી લેવા, તથા કેળના ખંભાઓથી સુશોભિત એક ઊંચો મંડપ તૈયાર કરાવવો, તેની બધી તરફ ફળ ફૂલ પાંદડાથી તથા ચંદરવાથી અલંકૃત કરો, તથા ચારે તરફ ધજાઓ લગાડીને જાત જાતની સામગ્રીથી સજાવો. તે મંડપમાં થોડીક ઊંચાઈ પર 7 વિશાળ લોકોની કલ્પના એટલે ભાવના કરવી અને તેમાં વિરક્ત બ્રાહ્મણોને બોલાવીને બેસાડો. આગળના ભાગે તેમના માટે ત્યાં યથાયોગ્ય આસન તૈયાર કરી રાખવા, એમની પાછળ વક્તા માટે પણ એક દિવ્ય સિંહાસનની વ્યવસ્થા કરવી. જો વક્તાનું મુખ ઉત્તર તરફ રહે તો શ્રોતાઓએ પૂર્વાભિમુખ થઈને બેસવું, અને જો વક્તા પૂર્વાભિમુખ રહે તો શ્રોતાઓએ ઉત્તર તરફ મુખ કરીને બેસવું, અથવા વક્તા અને શ્રોતાઓએ પૂર્વાભિમુખ થઈને બેસવું જોઈએ. દેશ કાળ વગેરેને જાણનારા મહાનુભાવોએ શ્રોતાઓ માટે આવા જ નિયમો બતાવ્યા છે.